سورة حج سورة نمبر 22. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. شروع کروں چھو خوب از موٹا مہربان نے بہت رحم والا اللہ نا نام تھی. اے لوکو تمہیں تمہارا پاڑوا والا تھی بیو بے شک قیامتنا جے زمین کانپوانی چھے بھوکمپ آوانو چھے تے گھنی ج موٹی وستو چھے. જે દિવસે તમે કયામતને જોશો ત્યારે દરેક દૂધ પાનારી માતા પોતાના દૂધ પીનાર બચ્ચાને છોડી દેશે ને દરેક પેટમાં બચ્ચા વાળી માં પોતાના બચ્ચાને બીકથી બચ્ચાને પાળી નાખશે. ને એ રસૂલ, તું લોકોને નશામાં ચકચૂરને ભરપૂર જોશે. જો કે તેઓ નશામાં સાચી રીતે મસ્ત નહીં હોય, બલકે અલ્લાહનો અઝાબ જ એવો સખત હશે. ને લોકોમાંથી કોઈ કોઈ એવો પણ છે કે જે જ્ઞાન વગર ઇલ્મ વગર અલ્લાહની બાબતે વાદ વિવાદને ઝઘડો કરે છે અને તે દરેક ઉદ્ધત રૂઢ શૈતાનની તાબેદારી કરે છે. તે શૈતાનના માટે આ ફેંસલો કરવામાં આવ્યો છે કે જે પણ તેની સાથે લાગણી ધરાવશે તેને તે જરૂર જ બહેકાવશે અને તેને ધક ધકતી આગના અઝાબ તરફ લઈ જશે. લોકો, અગર તમે પાછા ઉઠાડવામાં આવશો એ બાબતે શંકામાં હો તો જાણી લો કે પહેલા અમોએ તમને માટીમાંથી પેદા કર્યા, પછી મનીમાંથી, પછી ઠળી ગયેલા લોહીમાંથી પછી માંસના લોથડામાંથી જે યા તો પૂરેપૂરી પેદાઈશ ખિલકત થઈ ગઈ અથવા તો અધૂરી રહી ખોડખાપણ વાળી કમી વાળી રહી કે જેથી તમારા માટે અમારી રચના સાફ કરી દેખાડીએ અને અમે જેને ચાહીએ તેને એક નક્કી કરેલી મુદત સુધી માના પેટમાં કાયમ રહેવા દઈએ છીએ પછી તમને બચ્ચું બનાવી કાઢીએ છીએ પછી તમારું પાલન પોષણ કરીએ છીએ કે જેથી તમે તમારી પૂરી તાકાતે પહોંચો ને તમારામાંથી કોઈ તો જવાનીની હાલતમાં જ મોત પામે છે ને તમારામાંથી કોઈ ઘરડો ખપ થઈ જાય છે કે જાણ્યા પછી અજાણ બની જાય ને તું આ જમીનને સૂકી જોવે છે પછી જયારે તેના પર પાણી ઉતારીએ છીએ ત્યારે તે ઉભરી આવી વધવા માંડે છે ને તેમાંથી જાત જાતની ખૂબસૂરત ઝાડ અને લીલોતરી ઉગી નીકળે છે. આ બયાન નો મકસદ એ છે કે તમને ખાતરી થઈ જાય કે અલ્લાહ એ જ બરહક છે અને એ જ મોત પામેલાઓને પાછા જીવતા કરી દે છે ને એ જ દરેક વસ્તુ પર પૂરેપૂરો કાબુ રાખનારો છે. ને કયામતની ઘડી જરૂર આવનારી છે તેમાં કોઈ જાતની શંકા નથી ને અલ્લાહ તે બધાઓને કે જેઓ કબરોમાં છે ઉઠાડી ઉભા કરશે. ને માણસો માંથી કોઈ એવો છે જે અલ્લાહની બાબતે ઝઘડિયા કરે છે જો કે ન તેને તેના વિશે કઈ જ્ઞાન છે અને ન તેને હિદાયત મળેલી છે અને ન તેની પાસે કોઈ રોશન કિતાબ છે. તે અભિમાનથી પોતાના ખભા ઊંચા ચડાવે છે તેનો મકસદ આ છે કે જેથી લોકોને રાહે અલ્લાહથી બહેકાવે ભટકાવે તેના માટે દુનિયામાં ફજેતી છે ને કયામતના દિવસે અમે તેને જહન્નમની આગમાં બળવાના અઝાબની મજા ચખાડીશું. અને કહેશું કે આ તેનો બદલો છે જે અગાઉ તારા હાથોએ મોકલ્યું છે ને અલ્લાહ પોતાના બંદાઓના હકમાં હરગીજ જુલમગાર નથી. ને લોકોમાંથી કોઈ એવો પણ છે જે કાંઠે રહી મઝહબના કાંઠે રહી ઉપલકિયા મનથી અલ્લાહની ઈબાદત કરે છે પછી જો તેને કઈ ભલાઈ પહોંચી જાય છે ત્યારે તે તેનાથી સંતોષ પામે છે ને જો તેના પર કોઈ મુસીબત આવી પડે છે તો મોઢું ફેરવી પાછો ફરી જાય છે. એવો શખ્સ આ દુનિયા અને મરવા પછીની દુનિયા બંને ગુમાવી બેસે છે ખોઈ બેસે છે એ જ તો ખુલ્લું નુકસાન છે. ذلك તે અલ્લાહને છોડી તે વસ્તુઓને પુકારે છે જે ન તેને નુકસાન પહોંચાડે છે ને ન તેને નફો પહોંચાડે છે. એ જ તો મોટી ગુમરાહી છે. બલકે તે તો એવાને પુકારે છે કે જેનું નુકસાન લાભના હિસાબમાં વધુ નજદીક છે. અરે એવો મદદગાર પણ બુરો અને એવો દોસ્ત પણ બુરો. બેશક અલ્લાહ તે લોકોને કે જેઓ ઈમાન લાવ્યા અને સારા કાર્યો કર્યા જન્નતોમાં દાખલ કરશે જેની નીચે નદીઓ વહે છે. બેશક અલ્લાહ જે ચાહે છે કરે છે. જે માણસને એવું ગુમાન થઈ ગયું હોય, એવો ખ્યાલ આવી ગયો હોય કે અલ્લાહ તેની દુનિયા તથા આખિરતમાં હરગિજ મદદ નહીં કરે, તો તેને જોઈએ કે આસમાન તરફ એક દોરડું તાણી લાવે, પછી તે ગળામાં નાખી તે દોરડું કાપી નાખે, પછી જોયે કે તેની આ તરકીબ, તેની આ રીત ગુસ્સાની હાલતમાં ગુસ્સો કરનાર વસ્તુને દફે કરે છે કે નહીં, તે જીત મેળવે છે કે નહીં. ને આવી રીતે અમે કુરાને મજીદ ને ખુલ્લી આયતો કરીને ઉતાર્યું છે ને અલ્લાહ જેની ચાહે છે રહેબરી કરે છે, સીધા રસ્તા તરફ દોરે છે. બેશક જે લોકો ઈમાન લાવ્યા ને યહૂદી તથા સિતારાને પૂજનારા તથા ખ્રિસ્તી તથા આગને પૂજનારા તથા મુશ્રિકો અલ્લાહની જાતમાં શરીક કરનારા આ બધાઓની વચ્ચે અલ્લાહ કયામતના દિવસે જરૂર ન્યાયસર ફેંસલો કરશે. બેશક અલ્લાહ દરેક વસ્તુ જોયે છે. શું તે આ બનાવમાં વિચાર નથી કર્યો કે જે આસમાનો તથા જમીનમાં છે ને સૂરજ તથા ચાંદ તથા સિતારા ને પહાડ તથા ઝાડ અને જાનવરો તથા માણસો માંથીના ઘણા ખરા અલ્લાહને સજ્જો કરે છે ને ઘણા ખરા અઝાબને લાયક કહરને લાયક બની જાય છે અને જેને અલ્લાહ જલીલ કરે બેઇજ્જત કરે તેને ઇજ્જત આપનાર કોઈ થઈ શકતું નથી. બેશક અલ્લાહ જે ચાહે છે કરે છે. આ બે પક્ષો આ બે જમાતો એકબીજાની દુશ્મન છે જે પોતાના પાલનહારની બાબતમાં ઝઘડે છે પછી જેઓ ઈમાન નથી લાવ્યા તેમના માટે આગના લુગડા વેતરવામાં આવ્યા છે ને તેમના માથા પરથી તેમના ઉપર ઉકળતું પાણી રેડવામાં આવશે જેથી તેમના પેટમાં જે કાંઈ હશે તે તથા તેમની ચામડીઓ પીગળી જશે ને તેમને મારવા માટે લોખંડી ગદાઓ છે જ્યારે જ્યારે પણ તેઓ દુઃખના કારણે તેમાંથી નીકળવાનો ઈરાદો કરશે તો તેમાં જ પાછા હડસેલી દેવામાં આવશે ને તેમને કહેવામાં આવશે કે બળવાના અઝાબની મજા ચાખો બેશક અલ્લાહ તે લોકો કે જેઓએ ઈમાન કબૂલ કર્યું અને સારા કાર્યો કર્યા તેમને જન્નતોમાં દાખલ કરશે જેની નીચે નદીઓ વહેતી હશે તેમાં તેમને સોનાના કંકણ તથા મોતીની હાર પહેરાવવામાં આવશે ને તેમાં તેમના કપડા રેશમના હશે તેનું કારણ આ છે કે તેમને દુનિયામાં પાક કલમાની હિદાયત મળી હતી અને વખાણને લાયક અલ્લાહના રસ્તાની પણ હિદાયત મળી હતી બેશક જે ઈમાન નથી લાવ્યા તથા લોકોને અલ્લાહના રસ્તાથી અલ્લાહની રાહથી તથા તે મસ્જિદુલ હરામમાં જવાથી અટકાવે છે કે જેમાં અમોએ બધા લોકોનો એક સરખો હક રાખ્યો છે પછી તે ત્યાંનો રહેનારો હોય કે બહારનો આવનારો હોય તો પણ ને જે કોઈ જોર જુલ્મથી તેમાં સાચાની વિરુદ્ધ વર્તવા ચાહશે તો તેને દુઃખ આપતા અઝાબની મજા ચખાડીશું ને તે સમયને યાદ કર જ્યારે અમોએ ઇબ્રાહીમને બૈતુલ્લામાં એવા મકસદ માટે જગ્યા આપી હતી ને કહ્યું કે કોઈને મારો શરીકને ભાગીદાર કર નહીં ને મારા ઘરને તવાફ કરનારાઓ માટે તથા કયામ કરનારાઓ માટે તથા રૂકુને સજદો કરનારાઓ માટે પાક સાફ રાખ ને લોકોને ઢંઢેરો પીટાવી હજ માટે આમંત્રણ આપ કે જેથી તેઓ તારી પાસે ચાલીને તેમજ બધા દૂર દૂરના રસ્તાઓથી દુબળા દુબળા ઊંટો પર સવાર થઈને પણ આવે فكلوا منها وأطعموا البائس કે જેથી તેઓ પોતાના દેની તથા દુનિયાવી લાભ મેળવવા હાજર થાય ને જાણીતા દિવસોમાં જે જાનવરો તેમને અલ્લાહે આપ્યા છે તેમની અલ્લાહનું નામ લઈ કુરબાની કરે, પછી તેમાંથી તમે પોતે ખાઓ અને મુશ્કેલી વાળા મોહતાજોને પણ ખવડાવો. પછી આ જરૂરી છે કે તેઓ પોતાની નાપાકીઓ દૂર કરે, માથાના વાળ વગેરે મુંડાવી નાખે ને પોતાની માનતાઓ પૂરી કરે ને અલ્લાહના જૂના ઘરની તવાફ પણ કરે. આ હુકમ છે. અને હવે જે શખ્સ અલ્લાહની હુરમત વાળી ઇજ્જત વાળી વસ્તુઓને લગતો હુકમ ને માન આપશે તો તે તેના માટે તેના પાલનહારની પાસે બહેતર છે. ને તમારા માટે ચાર પગાર જાનવરો હલાલ કરવામાં આવ્યા છે, સિવાય કે જેમનું બયાન તમને આ પછી સંભળાવવામાં આવશે. માટે હવે તમે મૂર્તિઓની ગંદકીથી બૂતોની ગંદકીથી બચો ને જૂઠા બોલ બોલતા અટકો. ફકત એક જ અલ્લાહને માનનારા થઈ જાઓ, કોઈને પણ તેનો શરીક કે ભાગીદાર બનાવો નહીં, ને જે શખ્સ કોઈને અલ્લાહનો શરીક કે ભાગીદાર કરે છે તો તે એવો છે કે જાણે તે આસમાન પરથી પડી ગયો હોય, પછી તેને પંખીઓ ઝડપી લઈ ગયા હોય અથવા હવાએ તેને ઉડાડી દઈ કોઈ દૂરની જગ્યાએ ફેંકી દીધો હોય. આ હકીકત છે. અને હવે જે માણસ અલ્લાહની નિશાનીઓને માન આપશે તો બેશક તે કામ દિલની પરહેજગારી માંથીનું ગણાશે. તમારા માટે એક નક્કી કરેલા વખત સુધી તે કુરબાનીના જનાવરોમાં ફાયદાઓ છે, પછી એ જૂના ઘરની પાસે તેમના હલાલ થવાની જગ્યા છે. ને દરેક ઉમ્મત માટે અમોએ એક એક કુરબાનીની રીત નક્કી કરી છે કે જે જાનવરો અમોએ તેમને રોજી તરીકે આપ્યા છે તેમના પર અલ્લાહનું નામ લઈ ઝબહ કરે, કાપે. બસ તમારો માબૂદ એક જ માબૂદ છે, માટે તમે તેને જ તાબે થઈ જાઓ. ને એ રસૂલ તે નરમ સેવકોને ખુશખબર સંભળાવી દે. જેમની સામે જયારે અલ્લાહનું બયાન કરવામાં આવે છે, જિક્ર થાય છે, ત્યારે તેમના મન ડરવાળા બની જાય છે, ખૌફઝદા થઈ જાય છે. ને જે દુઃખ તેમના પર પડે છે તેમના પર સબ્ર કરનારા હોય છે ને નમાઝને નિયમિત અદા કરનારા હોય છે ને અમોએ તેમને જે કઈ રોજી માટે આપ્યું છે તેમાંથી રાહે અલ્લાહમાં ખર્ચ કરે છે. ને કુરબાની માટેના મોટા તાજા ઊંટો પણ અમોએ તમારા માટે અલ્લાહની નિશાનીઓમાંથી ના બનાવ્યા છે. તેમાં તમારા માટે દીની દુનિયાવી બંને રીતના લાભ છે, જેથી તમે કાપતી વખતે લાઈન બંધ ઉભા રહી અલ્લાહનું નામ લઈ લો. પછી જયારે તેઓ પોતાના પડખા ભેર પડી જાય તો તમે પોતે તેમાંથી ખાઓ, તથા સંતોષ એ મિસ્કીનો, યાની કે એવો કે જે જાહેરમાં કે મોઢેથી નથી માંગતા તેવો મિસ્કીનો, તથા ભીખ માંગનારા ફકીરોને પણ ખવડાવો. આવી રીતે અમોએ તે જાનવરો તમારા તાબે કરી દીધા છે કે જેથી તમે શુકર માનતા રહો, આભાર માનતા રહો. અલ્લાહ ને ન કદી તેનું ગોશ પહોંચે છે અને ન તેમના લોહી, બલકે તેને તો તમારી પરહેજગારી તકવા જ પહોંચશે. એવી રીતે તેને તેમને તમારા તાબે કરી દીધા છે કે જેથી તે હિદાયત ઉપર રહીને કે જે તેને તમને કરી છે અલ્લાહની મોટાઈ ને બુલંદી બયાન કરતા રહો. ને એ રસૂલ, તું નેકી કરનારાઓને ખુશખબર સંભળાવી દે. બેશક અલ્લાહ તે લોકોથી કે જેઓ ઈમાન લાવ્યા છે દુઃખોને દૂર કરી દેશે. બેશક અલ્લાહ વિશ્વાસઘાતી વિશ્વાસનો ભંગ કરનાર અને નગુણાઓને દોષ નથી રાખતો. તે લોકોને કે જેમનાથી લડાઈ કરવામાં આવે છે એ માટે જેહાદની રજા આપવામાં આવી છે કે તેમના પર જુલ્મ કરવામાં આવ્યો છે, ને બેશક અલ્લાહ તેમને મદદ કરવાને પૂરેપૂરો તાકતવર છે. તે લોકોને કે જેઓ પોતાના દેશમાંથી કારણ વગર ફક્ત આશીર્વાદ કહેવાના કારણે કે અમારો પાલનહાર અલ્લાહ છે કાઢી મૂકવામાં આવ્યા છે, ને જો અલ્લાહ એકના હાથે બીજાને દફે કરતો ન રહેતે, જીત પહોંચાડતો ન રહેતે, તો બધા મઠો અને ગિરજાઓ તથા કન્યાસા યાની કે યહૂદીઓની ઇબાદતની જગ્યા તથા મસ્જિદો કે જેમાં અલ્લાહનું નામ ઘણું લેવામાં આવે છે તે બધા જરૂર તોડી પાડી નાખવામાં આવ્યા હોત, ને અલ્લાહ તેની મદદ જરૂર કરશે જે અલ્લાહની મદદ કરે છે બેશક અલ્લાહ શક્તિમાન ને જબરદસ્ત છે તેઓ એવા લોકો છે કે જો તેમને અમે જમીનમાં સત્તા આપીએ યાની કે હુકુમત અને તાકાત આપીએ તો પણ તેઓ રીતસર નમાઝ પડશે તથા ઝકાત આપશે અને સારા કામોનો હુકમ કરશે તથા બુરાઈની મના કરશે અને બધા કામોનો નતીજો અલ્લાહના જ અધિકારમાં છે ને એ રસૂલ અગર આ લોકો તને ઝૂઠલાવે તો કોઈ અજબ જેવું નથી કેમ કે તેમની પહેલા નૂહ ની કોમ ને આદ તથા સમુદ ની કોમ પણ પોતાના રસૂલો ને ઝૂઠલાવી ચૂકી છે ને ઇબ્રાહીમ ની કોમ તથા લૂત ની કોમ પણ ને મદ્યન વાળાઓએ પણ પોતાના પૈગંબરોને ઝૂઠલાવ્યા હતા ને મૂસાને પણ ઝૂઠલાવવામાં આવ્યા હતા પછી અમોએ ઈમાન નહીં લાવનારાઓને મોહલત આપી મોકો આપ્યો પછી મેં તેમની ધરપકડ કરી ત્યારે મારો કોપ ગઝબ કેવો હતો પછી ઘણી વસ્તીઓ એવી હતી કે જેમનો અમોએ તેમની નાફરમાની ની હાલતમાં હુકમ ની ખિલાફ જતા હતા તેવી હાલતમાં જ નાશ કરી નાખ્યો જેથી તે પોતાના છાપરાઓ પર ઊંધી પડેલી છે ને ઘણા કુવા બેકાર પડ્યા છે અને મજબૂત મહેલો પણ નાશ પામ્યા છે શું તેઓ જમીન પર ચાલ્યા ફર્યા નથી કે જેથી તે જોઈને તેમના મન એવા થઈ જાય કે જેનાથી તેઓ સમજે અથવા તેમના માટે એવા કાન થઈ જાય કે જે થકી સાંભળી શકે એ માટે કે સિર્ફ આંખો જ આંધળી હોતી નથી પણ હૈયા યાની કે દિલ કે જે છાતીની અંદર છે તે પણ આંધળા બની જાય છે ને એ રસૂલ તેઓ તારાથી અઝાબના બાબતમાં ઉતાવળ કરે છે જો કે અલ્લાહ કદી પણ પોતાના વાયદાનો ભંગ કરતો નથી ને ચોક્કસ જ તારા પાલનહાર પાસેનો એક દિવસ તેમની ગણતરી મુજબ 1000 વર્ષની બરાબર છે ને કેટલીય વસ્તીઓને મેં મોહલત આપી હતી મોકો આપ્યો હતો એવી હાલતમાં કે તે જુલમગાર હતી મેં તેમની ધરપકડ કરી ને છેવટનું પાછું ફરવું મારી તરફ જ છે તું કહે કે એ લોકો સિવાય તેના નથી કે હું તમો સર્વે માટે એક ખુલ્લો ડરાવનારો છું માટે જે લોકો ઈમાન લાવ્યા અને જેઓએ સારા અમાલ કર્યા ને કામો કર્યા તેમના માટે ગુનાહોની માફી તથા ઇજ્જતની રોજી છે ને જે લોકો અમારી આયતો બાબતે અમને લાચાર બનાવી દેવાની આશાએ કોશિશો કરે છે તેઓ જહન્નમવાસી છે ને અમોએ તારી અગાઉ કોઈ રસૂલ કે નબી એવો નથી મોકલ્યો પણ આ કે તેણે ઇસ્લામના પ્રચારની કોઈ ઈચ્છા કરી કે તરત જ શેતાને તેની ઈચ્છામાં કાંઈ ને કાંઈ વસવસો નાખ્યો યાની કે તે ફેલાવાની બાબતમાં જે લોકો સાંભળતા હતા તેમના મનમાં શક ને એતરાજ પેદા કર્યો પછી શેતાન જે વસવસો નાખે છે તેને અલ્લાહ નાબૂદ કરી નાખે છે પછી અલ્લાહ પોતાની આયતોને મજબૂત કરી દે છે ને અલ્લાહ જાણનાર તથા હિકમત વાળો છે કે જેથી શૈતાને જે વસવસો નાખ્યો છે તેને તે લોકો માટે અજમાઈશ ગણાવે પરીક્ષા ઠરાવે કે જેમના દિલોમાં રોગ છે અને તેમના માટે કે જેઓ પથ્થર દિલી છે ને બેશક ઝાલિમો સખત વિરુદ્ધતામાં પડ્યા છે ને એક મકસદ એ પણ હતો કે તે લોકો કે જેમને ઇલ્મ આપવામાં આવ્યું છે જ્ઞાન આપવામાં આવ્યું છે તેઓ જાણી લે કે તે કુરાને મજી તારા પાલનહાર તરફથી સાચું છે પછી તેઓ તેના પર ઈમાન લાવે કબૂલ કરે પછી તેમના દિલ અલ્લાહ માટે નરમ થઈ જાય ને બેશક અલ્લાહ તે લોકોને કે જેઓ ઈમાન લાવ્યા છે સીધા રસ્તે પહોંચાડી દેનારો છે ને જે લોકો ઈમાન ના તરફથી બરાબર શંકામાં પડ્યા રહેશે ત્યાં સુધી કે કયામતની ઘડી તેમના પર ઓચિંતી આવી પડે અથવા નાશકારક દિવસનો અજાબ તેમના પર આવી પડે તે દિવસે હુકુમત અલ્લાહની જ હશે. તે તેઓની વચ્ચે આપસના વિરોધનો ફેંસલો કરશે. માટે જે લોકો ઈમાન લાવ્યા તથા નેક કાર્યો કર્યા તેઓ નેમતો વાળી જન્નતોમાં હશે. ને જેઓ ઈમાન નથી લાવ્યા ને અમારી નિશાનીઓને જુટલાવી તો એ જ લોકો છે કે જેમના માટે હલકાય પડ્યો અઝાબ હશે. જે લોકોએ અલ્લાહની રાહમાં હિજરત કરી, ઘરબારને છોડ્યા, પછી કત્લ કરવામાં આવ્યા અથવા મરી ગયા, તો તેમને અલ્લાહ જરૂર ઉત્તમ રોજી અતા કરશે. ને બેશક અલ્લાહ એ જ બહેતર રોજી આપનાર છે. તેમને જરૂર એવી જગ્યાઓમાં દાખલ કરશે કે જેનાથી તેઓ ખુશ થશે. ને બેશક અલ્લાહ મોટો જાણનારો ને સહનશીલ છે. એમ જ થશે. ને જેને દુશ્મનના હાથે જેટલી ઈજા પહોંચાડવામાં આવી હોય તેટલી જ ઈજા તે દુશ્મનને પહોંચાડે. તે પછી પણ જો દુશ્મનના પર વધુ અત્યાચાર કે જુલમ કરવામાં આવે તો અલ્લાહ તેની જરૂર મદદ કરશે. બેશક અલ્લાહ મોટો માફ કરનાર ને બક્ષિશ કરનાર છે. આ એ કારણે કે અલ્લાહ રાત ને દિવસમાં દાખલ કરી દે છે ને દિવસ ને રાતમાં દાખલ કરી દે છે. ને એ કારણે કે અલ્લાહ મોટો સાંભળનારો દેખનારો છે. વળી એ કારણે કે અલ્લાહ એ જ તો સાચો છે. ને અલ્લાહના સિવાય તેઓ જેને જેને પોકારે છે તે જૂઠા છે. ને અલ્લાહ એ જ મોટાય તથા બુઝુર્ગી વાળો છે. શું તે આ નથી જોયું કે અલ્લાહ આસમાન પરથી પાણી ઉતારે છે જેથી જમીન ઓચિંતી લીલીછમ થઈ જાય છે? બેશક અલ્લાહ મોટો મહેરબાન ને ખબર રાખનાર છે. જે કઈ આસમાનોમાં છે તથા જે કઈ જમીનમાં છે તે તેનું જ છે. ને બેશક અલ્લાહ એ જ આઝાદ ને તારીફ ને લાયક છે. અલમ તર અન્ન અલ્લાહ જબ્બારકુમ ફિલ અર્ધ વલ ફુલ્ક તજરી ફિલ શું તે આ નથી જોયું કે જમીનમાં જે કાંઈ છે તેને અલ્લાહે તમારા તાબે તમારા માટે કરી દીધું છે, ને વહાણો પણ જે તેના હુકમથી સમુદ્રમાં તરે છે, અને તેને પોતાની રજા વગર આસમાનને જમીન પર તૂટી પડતા અટકાવી રાખ્યું છે. બેશક અલ્લાહ લોકો પર મોટો મહેરબાન ને દયાવાન છે. ને તે એ છે જેણે તમને જીવતા કર્યા છે, પછી તે તમને મોત આપશે, પછી તે તમને પાછા જીવતા કરશે. બેશક માણસ મોટો એહસાન ભૂલી જનાર છે. દરેક ઉમ્મત માટે અમોએ ઇબાદતની એક રીત નક્કી કરી છે, શરિયત નક્કી કરી છે કે જેના પર તેઓ ચાલે છે. માટે એમ થવું જોઈએ કે તેઓ મઝહબની બાબતમાં તારી સાથે ઝઘડો ન કરે, ને તું તારા પાલનહાર તરફ તેમને બોલાવ્યા કર. બેશક તું સાચા રસ્તા પર છે. છતાં પણ જો તેઓ તારી સાથે હઠાગ્રહ કરે, જીદ કરે, તો કહે કે જે કર્મો જે આમાલ તમે કરો છો તેનાથી અલ્લાહ સારી રીતે જાણકાર છે. કયામતના દિવસે અલ્લાહ તમારી વચ્ચે તે મામલામાં ફેંસલો કરશે કે જેમાં તમે મતભેદ કરો છો. શું તું આ નથી જાણતો કે આસમાનો તથા જમીનમાં જે કાંઈ છે તે બધાને અલ્લાહ જાણે છે. બેશક તે બધું તે કિતાબમાં લખેલું છે. બેશક આ કામ અલ્લાહ માટે એકદમ સહેલું છે. ને તેઓ અલ્લાહને મૂકી એવી વસ્તુની બંદગી કરે છે, પૂજા કરે છે કે જેના વિશે અલ્લાહે કોઈ દલીલ ઉતારી નથી, ને એની બંદગી કરે છે કે જેની બાબતે તેઓને કાંઈ માહિતી નથી, જાણકારી નથી, ને ઝાલિમોનો કોઈ મદદગાર થશે નહીં. ને જે વખતે તેમની સમક્ષ અમારી સાફ આયતો પડવામાં આવે છે, તો જે લોકો ઈમાન નથી લાવ્યા તેમના ચહેરા પરથી તું નાપસંદગી અણગમો પારખી લેશે. જેઓ અમારી આયતો તેમને પડી સંભળાવે છે તેમની ઉપર આ લોકો લગભગ હુમલો કરી જ બેસે છે. તું કહે કે શું હું તમને તે કરતાય વધુ ખરાબ ખબર આપું? સાંભળો, તે દોઝખની આગ છે. જે લોકો ઈમાન કબૂલ નથી કર્યું, અલ્લાહે તેમને તેનો વાયદો કર્યો છે, ને તે ઘણું જ ખરાબ પાછા ફરવાનું ઠેકાણું છે. એ લોકો, એક મિસાલ, એક દાખલો બયાન કરવામાં આવે છે, તે ધ્યાનથી સાંભળી લો. એમાં શંકા નથી કે જેમને તમે અલ્લાહના સિવાય પુકારો છો, તેઓ એક માખી પણ પેદા કરી શકતા નથી. પછી ભલે ને તે માટે તેઓ બધા ભેગા થઈ જાય, ને જો તેમની પાસેથી માખી કોઈ વસ્તુ ખૂંચવી લઈ જાય, તો પણ તેઓ તેની પાસેથી તે વસ્તુ છોડાવી શકશે નહીં. ખુલાસો એ કે માંગનાર ને જેમની પાસે માંગવામાં આવે છે તેઓ બંને તાકાત વગરના છે, યાનિ કે આબિદ, અને જેમની પાસે માંગવામાં આવે છે તે માબૂદો, બે કમજોર છે. આમ તેઓએ અલ્લાહની કદર કરી નથી જેવી કે તેની કદર કરવી જોઈએ. બેશક અલ્લાહ મહાન, તાકતવર અને બધું કરી શકવાને શક્તિમાન છે, હાવી છે. અલ્લાહ ફરિશ્તા તથા માણસો માંથી રસૂલો પસંદ કરી કાઢે છે. બેશક અલ્લાહ મોટો સાંભળનાર જોનારો છે. તે તેમના આવા વાળા દિવસોની હકીકત જાણે છે તથા થઈ ગયેલા દિવસોની પણ, યાની કે ભવિષ્યની હકીકત ને ભૂતકાળની હકીકત, ને સર્વે બાબતોનું પાછું ફરવું અલ્લાહની તરફ છે. એ તે લોકો કે જેઓ ઈમાન લાવ્યા છે, તમે રૂકુ કરો તથા સજદા કરો, ને તમારા પાલનહારની ઇબાદત કરો, ને નેકી કરો કે જેથી તમે ભલાઈ મેળવો. ને અલ્લાહની રાહમાં જિહાદ કરો જેવો કે જિહાદ કરવો જોઈએ. તેણે તમને પસંદ કરી લીધા છે, ને તમારા પર ધર્મની બાબતે કોઈ પણ રીતની સખ્તાઈ જાહેર કરી મૂકી નથી. આ તમારા બાપ ઇબ્રાહીમની જ શરૂ કરેલી મિલત છે, મઝહબ ઇસ્લામ છે. તે અલ્લાહે જ પહેલાથી અને આ કુરાને મજીદમાં પણ તમારું નામ મુસ્લિમ રાખ્યું છે યાની કે તાબેદાર હુકમનું પાલન કરનાર જેથી રસૂલ તમારા કામો તથા વર્તન પર સાક્ષી રહે ને તમે લોકોના કામો ને વર્તન પર સાક્ષી રહો માટે તમે નમાઝ પઢ્યા કરો તથા ઝકાત આપતા રહો ને અલ્લાહને જ મક્કમ રીતે મજબૂતીથી વળગી રહો એ જ તમારો કામને પૂરો કરનાર છે તો તે કેવો સૌથી ઉત્તમ કામને પૂરો કરનાર તરીકે ને ઉત્તમ મદદગાર છે.